વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિમહા નંદમાલક્ષદૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરે યો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, કથાના યજમાન શ્રી અને કથા સાંભળનારા સર્વે ભગવદ્ ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના એમની આગાહી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર ભગવાન નારાયણે બ્રહ્માજીને આપેલા વરદાન થકી વ્યાસ ભગવાને આ વાસુદેવ મહાત્મ્યની અંદર લખી છે. એટલે સંતોએ કીર્તનની અંદર એવું લખ્યું, વાલો નારદ નિગમના વેણને સત્ય કરવા રે પોતે લય મુનિ સાથ. નારદજીના અને આ બધા નિગમ એટલે શાસ્ત્રો એમના વેણને સત્ય કરવાને માટે પુરુષોત્તમ નારાયણ છે, એમણે આ અવતાર ધારણ કર્યો. પુરુષોત્તમ નારાયણના પ્રાગટ્યના હેતુ એ આપણે ગઈકાલે છેલ્લે જોયા હતા કે છ હેતુઓ એ લઈ અને પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમને મહારાજે આ છ હેતુઓ કહ્યા, નિષ્કુળાનંદ સ્વામીએ એ સાંભળ્યા. કાલે પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી એક સરસ વાત કરતા હતા. સ્વામી કહે કે બીજો જે હેતુ છે એમાં પુરુષોત્તમ નારાયણ છે, પૂર્વે થઈ ગયેલા તમામ અવતારો એ તો ભગવાનના જ છે, તો એમનું કલ્યાણ એવું તો સંભવે નહીં, કારણ કે એવું તો ન જ કહેવાય ને કે અવતારોનું કલ્યાણ થાય. અને જો એવો અર્થ કરીએ તો મહારાજના વચનો પણ ખોટા પડે. એમનો અર્થ એવી રીતે પણ થઈ શકે કે જેમ કોઈ બ્રાહ્મણ છે અને ભિક્ષા અટન કરવા માટે જાય, સદગ્રહસ્થ એમને ભિક્ષા આપે, કલ્યાણમસ્તુ એમ કહે, એટલે એ કલ્યાણનો અર્થ ત્યાં સુખ થશે, આનંદ થશે, કે તમે સુખી થશો, આનંદ તમને આનંદ મળશે એમ. કોઈ સંત મહાત્માની પાસે આપણે સત્સંગ કરીએ અને ક્યારેક કંઈક એ કોળમાં આવી જાય અને એમ કહે, જોગી સ્વામી જેવા સંત હોય અને એમ કહે કે જાઓ તમારું કલ્યાણ થશે, તો ત્યાં એમને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે એવો અર્થ થાય. માયા થકી મુકાઈ જવાશે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે એવો કલ્યાણનો અર્થ, કારણ કે સંદર્ભ એવો છે. અને એવી જ રીતે જ્યારે પુરુષોત્તમ નારાયણ છે એ હેતુ લઈને પધારે, ત્યારે ત્યાં કદાચ કલ્યાણનો અર્થ એવો થાય કે અવતાર જે પૂર્વે થઈ ગયા છે એમનું કલ્યાણ કરવું, એનો અર્થ એમ કે ભગવાન થકી જે અવતારો બધા સંભવે છે, એટલે એ અવતારોનો સમય જ્યારે પૂર્ણ થઈ જાય, પ્રલય થાય, ત્યારે પ્રલયના અંતે વળી પાછા એ અવતારો પોતાના સ્વરૂપને વિશે વિલીન થઈ જાય, ત્યાં કલ્યાણનો અર્થ આવી રીતે લઈએ તો મહારાજના એક પણ વચન છે એમને ક્યાંય પૂર્વાપર બાદ ન આવે. પરશુરામ ભગવાનની આપણે ગઈકાલે વાત કરતા હતા. પરશુરામ ભગવાન છે એ ચિરંજીવી છે, પરશુરામ ઋષિ ચિરંજીવી છે. આમાંથી કોઈ ચિરંજીવી નથી? કઈ એક સરસ મેસેજ લખેલો હતો, સાત જણા છે ને ચિરંજીવી, એ સાતેના નામ લખેલા હતા અને પછી નીચે એક નોટ મૂકેલી હતી કે તમારું નામ જો ઉપરના લિસ્ટમાં ન હોય તો માસ્ક પહેરજો, કે કારણ કે ઉપરના સાત છે એ ચિરંજીવી છે, એટલે એમને ક્યારેય કોરોના થશે, અને કોરોના થશે તો પણ એ ચિરંજીવી છે, એટલે બ્રહ્માંડના અંત સુધી એ રહેવાના છે. અને આપણે કોઈ કંઈ લિસ્ટમાં અમરપટ્ટો લખાવીને આવ્યા નથી, એટલે આપણે તો જવાનું પાક્કું છે. તો પરશુરામ ભગવાન છે એ ચિરંજીવી છે, એટલે આ બ્રહ્માંડનો પ્રલય થાય, પ્રાકૃત પ્રલય થાય ત્યાં સુધી એ રહેવાના છે, એટલે ત્યાર પછી એ પુરુષોત્તમ નારાયણ એમને વિશે અંતર્નિહિત થઈ જાય. એ જે એમના મૂર્તિની અંદર અંતર્નિહિત થવું એ જ એમના માટે કલ્યાણ કહી શકાય. ત્યાં કલ્યાણનો અર્થ કલ્યાણની વિભાવના આખી અલગ થાય. ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ આ સંવાદને સાંભળ્યો અને નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાર પછી આ છયેય હેતુને ધ્યાનમાં રાખી અને પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથને વિશે ભગવાન સ્વામિનારાયણનું જે પુરુષોત્તમપણું છે, સર્વોપરીપણું છે, સર્વ અવતારના અવતારીપણું છે, એમના સંકલ્પો, એમના કાર્યો, એ તમામ કાર્યના આધારે નિષ્કુળાનંદ સ્વામીએ નિરૂપણ કર્યું. વેદવ્યાસ ભગવાને જે આપણે છ પ્રકારના અવતાર છે, અંશ અવતાર, અંશાંશ અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર અને ભૂલી ગયા પરિપૂર્ણ અવતાર, આ છયે પ્રકારના અવતાર એમાં જે પરિપૂર્ણ અવતાર છે એ કોને કહેવાય? તો ત્યારે આપણે લક્ષણ જોયું હતું, કદાચ યાદ હોય તો, બે લક્ષણ જેને વિશે હોય કે જે જેટલા જાજા જીવાત્માનું કલ્યાણ કરે અને જેટલી એ માયાને પરાસ્ત કરે અને એમના સંબંધથી જીવાત્માઓના કારણ શરીર છે, અજ્ઞાન છે, એ ટળી જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે આ અવતાર છે તો અજ્ઞાન, અનાદિ અજ્ઞાન રૂપ કારણ શરીરનો નાશ કરવા માટે થયો છે. તો આ બે વસ્તુ જેને વિશે જોવા મળે એ પરિપૂર્ણ, એ સર્વોપરી, અને બધું જ નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોને જોવા મળ્યું. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર આમના માટેના 3-4 પ્રકરણો લખ્યા છે. હું પ્રકરણ 103, 104 અને 105. એમાં 105માં તો બહુ સ્પષ્ટપણે સ્વામીએ લખ્યું, સંપ્રદાયની અંદર. અમે હમણાં વચ્ચે થોડાક સમય પહેલાં, લોકડાઉન પહેલાં સુરત હતા, તો ત્યાં એક ભગવાનના ભગત છે, અને એમણે એવું કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિ છે એવું જો કહી દો, તમે શાસ્ત્ર સિદ્ધ કરી દો, તો તમને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપું. કેટલું? જવું છે સિદ્ધ કરવા? કરોડ રૂપિયાના માટે નહીં જવું. પછી સેજે ચર્ચા થતી હતી, કીધું આપણે ઇનામ બિનામ તો એક બાજુ મૂકો, પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિ છે, એમાં કદાચ તમને કંઈક તકલીફ હોય તો એ કહેજો એમ. તો કે તકલીફ કાંઈ નથી, કે પણ કીધું નથી ને તમે કહો તો ખોટું કહેવાય ને એમ. નથી સત્સંગી જીવનમાં કીધું, નથી બીજા કોઈ ગ્રંથોમાં કીધું, ત્યાં પણ મહારાજને કૃષ્ણ એ શબ્દ વાપરી અને મહારાજને કહ્યા છે કે સર્વ અવતારના અવતારી સર્વોપરી એવું ક્યાંય કહ્યું નથી. થોડાક શાસ્ત્રો ભણેલા હતા એટલે રેફરન્સ પણ આપતા હતા કે મારી પાસે 300 શાસ્ત્રના 300 રેફરન્સ છે, એટલે કે અલગ અલગ શાસ્ત્રોના 300 રેફરન્સ છે, કે જેમના આધારે એવું નક્કી થાય કે ભગવાન સ્વામિનારાયણ છે એ સર્વોપરી, એટલે કે આમ સર્વોપરી નહીં એમ. એટલે તો કેમ સર્વોપરી એ કયો? તો કે સર્વોપરી એટલે જેટલા તત્વ છે ને, જીવ, માયા અને પરમાત્મા, 3 તત્વ 3 ભેદ 5, તો એ 3 તત્વમાં સર્વોપરી તત્વ એટલે ઈશ્વર તત્વ, એમ સર્વોપરી છે. મેં કીધું ઓકે, આ એમ કઈ વાંધો તો છે જ નહીં, એમાં સર્વોપરી જ છે. 5 ભેદ છે, એ 5 ભેદની અંદર એ સર્વોપરી છે, બરાબર. તો કે સર્વ અવતારના અવતારી એનો શું અર્થ કરશો? સર્વોપરીનો તો તમે આવો અર્થ કરી નાખ્યો, સર્વ અવતારના અવતારી એનો શું અર્થ કરશો એમ? તો કે જેટલા પણ મુખ્ય અવતાર છે એ બધા જ એક સમાન છે, અને જેટલા ગૌણ અવતાર છે એ બધા પરમાત્માએ ધારેલા છે. ચાલો તો એવું કરો, કંઈ વાંધો નહીં. તો મુખ્ય અવતાર જેટલા પણ છે એ એક તો છે નહીં, એ પણ ઘણા છે. તો કે હા, એમાં 3-4 તો ગણાય જ અતિ મુખ્ય એમ. તો કે 3-4 જે છે એ 3-4 જણા ભેળા થયા સમજો, કે તો કોણ કોના વિશે લીન થાય, આત્યંતિક પ્રલય થાય ત્યારે બધા લીન જ થઈ જાય છે. એક છેલ્લે એક નારાયણ વધે છે તો એ કોણ કોના વિશે લીન થશે? તો કે એ બધા નારાયણને વિશે લીન થઈ જાય. મેં એ નારાયણ એ કોણ? એમના માટે વ્યાસ ભગવાને આ બધી વાત કરી. પછી એમણે કહ્યું કે શાસ્ત્રમાં, સંપ્રદાયના શાસ્ત્રમાં કહ્યું હોય એવી વાત હોય તો પ્રમાણરૂપ ગણાય. કયા કયા શાસ્ત્રોને પ્રમાણરૂપ ગણવા? તો પાછો પ્રશ્ન એ થાય, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં, તો કે વાતો નહીં ગણવાની પ્રમાણરૂપ. ઓકે, ચાલો વાતો ન ગણે, કયું પ્રમાણરૂપ ગણવાનું એ કહો. તો કે વચનામૃત પ્રમાણરૂપ, કારણ કે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે એટલે એ પ્રમાણરૂપ. ઓકે, હાલો પ્રમાણરૂપ વચનામૃત. બીજું? તો કે ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, કારણ કે એ મહારાજે પ્રૂફ કરેલું છે ભક્ત ચિંતામણીનું, એટલા માટે એ પ્રમાણરૂપ. કંઈ વાંધો નહીં. ચાલો, સત્સંગી જીવન એ પ્રમાણરૂપ, બરાબર. શિક્ષાપત્રી પ્રમાણરૂપ. ટૂંકમાં જેટલા પણ શાસ્ત્રો મહારાજની હયાતીમાં રચાણા છે એટલા શાસ્ત્રો પ્રમાણરૂપ, મહારાજની હયાતી પછી રચાયેલા શાસ્ત્રો કે વાતો છે એ પ્રમાણરૂપ નહીં, અને કોઈ પણ સંતોની વાતો પ્રમાણરૂપ નહીં. કે કાંઈ વાંધો નહીં, એટલું ઇનફ છે ને. આપણે તો ભલે ને જેટલું કહીએ એટલું, કદાચ એક જ વચનામૃત રાખે તોય ઇનફ છે, એક શિક્ષાપત્રી રાખે તોય ઇનફ છે, અને એકાદ ભક્ત ચિંતામણી રાખે તોય ઇનફ છે, નિષ્કુળાનંદ સ્વામીએ આ વાત સાંભળી અને પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. પ્રકાર 10 અને 11 એમાં તમામ અવતારો, એમના તમામ કાર્યો એ નિરૂપણ કરી અને છેલ્લે સ્વામી એવું લખ્યું કે સર્વ અવતારના અવતારી આ પુરુષોત્તમ નારાયણ આ વખતે પધાર્યા અને એટલે જીવ સુખાળા થયા. બાકી બધી જગ્યા ઉપર સામર્થ્ય તો લઈને આવ્યા હતા, પણ બધા જ જીવાત્માઓને સુખ થયું એવું રહ્યું નહીં. ક્યાંક રાજા થઈ ગયા અને મહેલમાં ચાલ્યા ગયા, સામાન્ય માણસ છે એમની પૂજા ન કરી શકે, કારણ કે સહેજે પ્રોટોકોલ્સ આવી જાય. અને આ અવતારની અંદર અનેક જીવાત્માઓના કલ્યાણ થયા. તો કે પુરુષોત્તમ પ્રકાશ એક ગ્રંથ છે ને, થોડો વિવાદાસ્પદ છે, એને આપણે નહીં અડીએ. કે ઓકે, કાંઈ વાંધો નહીં, મૂકો હાલો એને વિવાદાસ્પદ. જેટલું તમે એમ કહો કે આ બધું વિવાદાસ્પદ છે અને આપણે ન ટચ કરો તો નહીં કરવાનું, બીજું શું, કોઈને દુઃખ થાય એવું તો ન જ કહેવાય ને આપણે. ભક્ત ચિંતામણી, તો કે આ એ ટચ થાય કે ઓકે. ભક્ત ચિંતામણી પ્રકરણ નંબર 105, કડી નંબર 31મી. રેફરન્સ આખે આખો શું ચાલે છે, સંદર્ભ શું ચાલે છે, કે બધા સંતો એમને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એમને વિશે સર્વ અવતારના ભાવોના દર્શન થયા અને બધા સંતોએ મહારાજની સ્તુતિ કરી, હે પ્રભુ તમે આ અવતાર ધરી અને હિરણાક્ષનો નાશ કર્યો, તમે આ અવતાર ધરી હિરણ્યકશિપુનો નાશ કર્યો, તમે આટલા આટલા આટલા આટલા કાર્યો આ તમામ અવતારો દ્વારા તમે કર્યા. સ્તુતિ પૂરી થઈ એટલે પુરુષોત્તમ નારાયણ એવું બોલ્યા કે તમે એમ કહો છો કે આ તમે કર્યું, આ તમે કર્યું, એવું અમે કંઈ કર્યું નથી, તો તમે એવું શેના આધારે કહો છો કે અમે આવું બધું કર્યું છે? આવી રીતે ખોટી સ્તુતિ ન કરો, કંઈક આવું કહેવું હશે મહારાજ, ખોટા વખાણ રહેવા દો ભાઈ. હવે એક ભાઈને એક હાથમાં ચૂનો રાખો ને એક હાથમાં માખણ રાખો, જ્યારે જેની જરૂર પડે ત્યારે એ લગાડી દો, કામ થવું જોઈએ. કે સ્તુતિ એટલે આ કંઈ એવી વાત નહોતી કે સંતો માત્ર મહારાજને માખણ લગાડવા માટે કહેતા હતા, એ તો વાસ્તવિકતા હતી એટલે કહેતા હતા. એટલે તરત જ સંતોએ બીજા પ્રકરણની અંદર કહ્યું કે તમારું જે પુરુષોત્તમપણું છે એ જે તે અવતારોને વિષે અવતાર ધારણ કરીને, જે અવતારી પુરુષોત્તમ નારાયણ છે એમણે અવતારો ધારણ કર્યા, એમણે અસુરોનો નાશ કર્યો અને પછી વળી પાછા એ પુરુષોત્તમ નારાયણને વિશે લીન થયા, એ જ પુરુષોત્તમ નારાયણ જેવા અક્ષરધામમાં બિરાજો છો એવા ને એવા જ અત્યારે અમારા નયન ગોચર અમારી નજર સમક્ષ છો, અમને દર્શન થાય છે. અને એ તમામ લક્ષણો એના કરતાંય ચડિયાતા લક્ષણો, જે પરિપૂર્ણ અવતારના લક્ષણો છે, એ અમને તમારે વિશે જોવા મળે છે. આવું સંતો બોલ્યા નથી, આનો અર્થ આવો થાય જે બોલ્યા છે એનો. સંતોએ એવું કહ્યું કે હે મહારાજ, તમે એમ કહો છો કે હિરણાક્ષને માર્યો નથી, તમે એમ કહો છો હિરણ્યકશિપુને તમે માર્યો નથી, પણ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જેનાથી મરાઈ ગયા હતા કામક્રોધાદિક દોષો, એણે ભલે ત્રિલોકીને વશ રાખી હતી પણ કામક્રોધાદિક દોષો પાછા એ એમને વશ વર્તતા હતા. એટલે કામક્રોધાદિક દોષોને એ અસુરો બધા વશ વર્તતા હતા. રાવણનો નાશ કર્યો, દુર્યોધનનો નાશ કર્યો, આ તમામ છે એ બધા દોષોના ઘર હતા, માયાના ઘર હતા. આ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું એ કે તમે આ વખતે અસુરોનો સંહાર કરતા પહેલાય એમની અંદર રહેલી જે આસુરી વૃત્તિ છે, આ દોષો છે જેના આધારે એ અસુરો થઈ ગયા છે, એ વૃત્તિઓનો નાશ કર્યો. એટલે દોષોનો નાશ કર્યો, માયાનો નાશ કર્યો, અને વ્યાસ ભગવાનના લક્ષણ પ્રમાણે હેય પ્રત્યનિકત્વમ એ પુરુષોત્તમ નારાયણનું લક્ષણ છે. એટલા માટે તમે સર્વ અવતારના અવતારી, એટલા માટે તમે પુરુષોત્તમ નારાયણ. વેદવ્યાસ ભગવાનના જે લક્ષણો છે એ જ બહુ ગુજરાતીની અંદર સરળ ભાષામાં સ્વામી અહીંયા મૂક્યું છે, પણ આપણને બંનેની લિંક ન હોય, કારણ કે સંસ્કૃતનો અભ્યાસ ન હોય એટલે ખ્યાલ ન આવે. એ બધા જ તેનો નાશ કર્યો નિર્ધાર, તેથી કોણ મોટો અવતાર. આ બધાનો તમે નાશ કર્યો એનાથી મોટો કોણ, મોટા અવતાર બીજા કયા હોય? અને છેલ્લે આ બધું જ પૂર્ણ થયા પછી સંતો એવું કહ્યું કે જે જે પ્રાપ્તિ માહી પડ્યા તે સર્વેને એ શત્રુ નડ્યા, માટે એને દિયે જે વિદારી તે તો અવતારના અવતારી, અંતઃશત્રુને જે વિદારી નાખે, એનો જે નાશ કરી નાખે, એ સર્વ અવતારના અવતારી. અનાદિ અજ્ઞાન રૂપ જે કારણ શરીર છે, જે માયા છે, એમના સ્વરૂપની જેમને પ્રતીતિ આવીને તત્કાળ એમના થકી મુકાઈ જાય, અને એવા પ્રસંગો એક નહીં કેટલા પ્રસંગો. શીતળદાસ હતા, રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા, રામાનંદ સ્વામીની દર્શનની ઈચ્છાથી ત્યાં આવ્યા. 14મા સભા મહારાજનું દર્શન થયું, સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી નથી. થયું કે કંઈ વાંધો નહીં, ચાલો હવે આપણે જઈએ, આપણા ભાગ્યમાં નહીં હોય, રામાનંદ સ્વામી ભગવાન કહેવાતા. શીતળદાસ મહારાજની પાસે આવ્યા, મહારાજે કહ્યું સ્વામિનારાયણ એવું નામ લ્યો. મહારાજની મૂર્તિનો સંબંધ થયો, સ્વામિનારાયણ નામનો મંત્ર જપ્યો, તત્કાળ સમાધિ થઈ, અક્ષરધામમાં ગયા. દિવ્ય તેજને વિશે સિંહાસન, સિંહાસનને વિશે શ્રીજી મહારાજ બિરાજમાન, અનંત મુક્તો એમની સ્તુતિ કરે. અક્ષરધામને વિશે મહારાજે એમ કહ્યું કે શીતળદાસ, રામાનંદ સ્વામી જો ભગવાન હોય તો તમે એવો સંકલ્પ કરો કે હું જેટલા મુક્તો છે એટલા રૂપે થાવ અને બધા જ મુક્તોની એક સાથે પૂજા કરું. કે એમને એવો સંકલ્પ કર્યો, પણ એવું કંઈ થયું નહીં. પછી મહારાજે એમ કહ્યું કે જો સ્વામિનારાયણ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી હોય તો અનંત રૂપે થાવ. અને શીતળદાસ અનંત રૂપે થયા અને પૂજા કરી. શીતળદાસને નિશ્ચય થઈ ગયો, સમાધિમાંથી બહાર આવ્યા, પગમાં પડી ગયા, અને એમને થઈ ગયું કે આ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના અવતારી. આ નિશ્ચય થયો, જીવની અંદર આટલું મનાઈ ગયું, એ સ્વરૂપની પ્રતીતિ થઈ, અને પછી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. ઇન્સ્ટન્ટ ઢોકળા નથી આવતા, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ, હાથો નાખવાની જરૂર જ નહીં, લાંબી કોઈ પ્રોસેસ જ નહીં. શીતળદાસજી એમના પહેલાં જે હતા એ અને પછી જે થયા એ, તરત જ એમણે દીક્ષા લીધી, વ્યાપકાનંદ સ્વામી એવું નામ. હવે જેટલી સામર્થ્ય પુરુષોત્તમ નારાયણની એટલી સામર્થ્ય વ્યાપકાનંદ સ્વામીની, જેટલા ગુણો પુરુષોત્તમ નારાયણના એટલા જ ગુણો વ્યાપકાનંદ સ્વામીને વિશે વર્તે, અને વ્યાપકાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણના ગુણોનું ગાન કરતાં કરતાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિના રસને અનુભવતા થકા એ સત્સંગની અંદર વિચરણ કરે. અને વણિકને એમ કે કાલે સવારમાં 1 કરોડ રૂપિયા ભરાઈ જશે, કેમ પોતાની બેંક હોય, અને બીજે દિવસે પાછા ભરાઈ જાય. બોલો, ઘોડી મરી ગઈ તો કે ઇસમે ક્યાં બડી બાત હૈ, કે મચ્છરિયું પકડીને નાખ્યું કાનમાં અને ઘોડી જીવતી થઈ. જગત વ્યાપાર વિહાય, ભગવાન છે ને મુક્તોને બધું જ આપે છે, એક ખાલી જગતનો વ્યાપાર કરવાનો, જગતનો વ્યવહાર કરવાનું જ નથી આપતા. નહીતર જાજા ભગવાન થઈ જાય તો જગતની સ્થિતિ બરાબર રહે નહીં, એટલા માટે. પણ વ્યાપકાનંદ સ્વામીની પાસે તો એ આવી ગયું. બ્રાહ્મણનો દીકરો હતો, સ્વામી એમને જીવતો કર્યો. કેટલો એમને નિશ્ચય થઈ ગયો, કેટલો કેફ કે એ મને મળ્યા છે, હવે મારે કંઈ કરવાનું નથી, કરવાનું તો એમને છે ને. એના કેફથી એ કામ થતું હતું. હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ આ બધી જ વાત 7મી સ્મૃતિમાં લખી છે, ચિંતામણીમાં લખી છે. પુરુષોત્તમ નારાયણની મૂર્તિ એ જેમને વિશે આવે, માયાનું આવરણ ટળી જાય અને પુરુષોત્તમ નારાયણનો તત્કાળ. અને એટલે મહારાજે 6ઠો હેતુ કહ્યો કે અમારા થકી તો જીવાત્માના કલ્યાણ થાય જ, પણ અમારા સંબંધને જે પાયમાં છે એવા કોઈ સંત હોય કે એવા કોઈ ભગવાનના એકાંતિક ભક્ત હોય તો એમના સંબંધે કરીને પણ જીવાત્માનું કલ્યાણ થાય. વશરામ સુતાર કીડીઓને જોઈ સંકલ્પ થયો ખાલી, અરે હું તો કેવો ભાગ્યશાળી કે મને પુરુષોત્તમ નારાયણ મળ્યા તો મારું તો કલ્યાણ થઈ ગયું, પણ આ બિચારી કીડીઓ આ કઈ યોનિમાં ભટકે છે ને, આનું કે દિવસે કલ્યાણ થશે? આટલો જ જ્યાં સંકલ્પ થયો એના અંતર્યામી પરમાત્મા બિરાજે છે ને, ભગવાનની સામે જે સંકલ્પ કરે તમામ સંકલ્પ સત્ય થાય, કારણ કે ભગવાન પોતે સત્ય સંકલ્પ છે. તત્કાળ આકાશ માર્ગેથી વિમાનો આવ્યા અને દરેક કીડી છે એ શરીરનો ત્યાગ કરી અને પુરુષોત્તમ નારાયણનું એક કલ્યાણ તાનત્વમ હે પ્રત્યનિકત્વમ, આ તમામ જેટલા પણ ચરિત્રો છે, તમામ ગ્રંથોને વિશે તમામ સંતોએ અને તમામ ભક્તોએ અનુભવ્યા અને એ આપણે જોઈએ છીએ. આ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ. અને નિષ્કુળાનંદ સ્વામીએ જોયું, એવી જ રીતે આધારાનંદ સ્વામીએ જોયું. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર કેટલી જગ્યાએ લખ્યું છે, આ તો છે અવતારના અવતારી રે. હવે અવતારના અવતારી એનો તો સીધો જ અર્થ એમ થાય કે તમામ જે અવતારો છે એને ધારણ કરનારા, તમામ અવતારો જેમના થકી પ્રગટ થાય છે, તમામ અવતારો જેમને વિશે વિલીન થાય છે, એ તત્વ એટલે અવતારી તત્વ. અને મહારાજે પાછું એવું દર્શન પણ કરાવ્યું, ખાલી લખી ગયા એવું નહીં. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. જોઈ જાય કઈ કડી છે એટલે આગળ પાછળ એમ ટૂંકમાં, બરાબર. પણ જેવો ભાવ તેવા ભગવાન એવું નથી તો એ હરિલામૃતમાં છે, ચેક કરવું પડશે. હા બરાબર, તો એમાં કેવો ઉલ્લેખ છે? બરાબર બરાબર, ધણીનું ધ્યાન. ઓલ રાઈટ, કાંઈ જે હશે તે. પણ વાત એટલી કે ભગવાનના ભક્તોને જેવો ભાવ છે એવા રૂપે ભગવાન એમનું દર્શન આપે છે, જેવી ઉપાસના છે એવા રૂપે દર્શન આપે છે. અને મહારાજે એ તમામ ચરિત્રો એ કરી અને માંગરોળની અંદર જ્યારે સમાધિ પ્રકરણ ચલાવ્યું, જેમને જેમને વિશે નિષ્ઠા, જેમને જેમની ઉપાસના, એ ધામનું દર્શન, એ ધામના પતિનું દર્શન, એ ધામના મુક્તોનું દર્શન, અને એમાંથી બહાર આવીને વળી પાછી એ ધામનું વર્ણન કરે. હવે એક વ્યક્તિ આટલું બધું દર્શન કરાવી શકે એ ક્યારે કરાવી શકે? જ્યારે એમની ઓથોરિટીમાં આવતું હોય ત્યારે, છે કે નહીં? બહુ સીધી સાદીને સમજી શકાય એવી વાત એટલી જ. સંતો ઘણી વખત એક જાડુ દ્રષ્ટાંત આપે કે જેવી રીતે કલેક્ટર હોય તો એમને ત્યાં પટ્ટાવાળા હોય એની પાસે જઈએ ત્યારે એમ કહી શકાય કે તમે કલેક્ટર જેવા છો, કારણ કે એમને વિશે ઘણી વખત એવા ગુણો વર્તતા હોય તો એમ કહી શકાય. પણ પટ્ટાવાળાના ગુણો કલેક્ટરને વિશે વર્તતા હોય તો એમ ન કહેવાય કે તમે પટ્ટાવાળા જેવા છો. એમ આ તો બહુ નાનકડું દ્રષ્ટાંત છે, નીચેનું દ્રષ્ટાંત છે, એમને આપણે એમની સાથે સરખાવી ન શકીએ, કારણ કે શાસ્ત્રનો પણ એક સિદ્ધાંત છે, નહીં દ્રષ્ટાંત દાર્ષ્ટાંતિક યો હો સામંજસ્યમ. દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંતિક જે છે એમની બંનેની વચ્ચે 100-100% એક જ સરખાપણું હોય એવું જરૂરી નથી. એમના માત્ર જે પણ સિદ્ધાંત છે એટલો જ ગ્રહણ કરવા યોગ્ય છે. સીઈઓ હોય અને મેનેજર હોય, હાંકતા તો સીઈઓ જ હોય, મેનેજર જ હોય, પણ એમ છતાંય તે સીઈઓ છે એની હાયરાર્કી ટોપર છે. તો એ જે પણ હાયરાર્કી છે એ પ્રમાણે સીઈઓ છે એ પોતાને વિશે મેનેજરપણાના દર્શન કરાવી શકે, પણ મેનેજર છે એ પોતાને વિશે સીઈઓ પણ આના દર્શન કરાવી શકે, એની આઉટ ઓફ લિમિટ આવે છે. એમ જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ તમામને વિશે પોતાનો આવિર્ભાવ, પોતાનું સામર્થ્ય અને એ જે પણ છે એમનું બધાનું સામર્થ્ય પોતાને વિશે જણાવી શકે, પણ જે નીચે છે એ ઉપરનાનું સામર્થ્ય ન જણાવી શકે. સૌભરી ઋષિનું દ્રષ્ટાંત આપણે અગાઉ જોયું હતું. એટલે સર્વ અવતારના અવતારી એવું તત્વ એ નારાયણ તત્વ. અને આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને પુરુષોત્તમ નારાયણ એ મળ્યા અને એમની ઓળખાણ થઈ. આગળ નિષ્કુલાનંદ સ્વામીએ તો ઘણું લખ્યું છે, આગે થયા જે જે અવતાર કર્યો દૈવી જીવનો ઉદ્ધાર, દૈવી આસુરી સંપત્તિવાળા આજ સહુને કર્યા સુખાળા, નાડી પ્રાણનો કરી નિરોધ કર્યો બહુ પ્રકારનો બોધ, અંતર ફેરવી આશ્રિત કીધા બહુ જીવને શરણે લીધા, કલ્યાણ એક તાનત્વ બહુ જીવને શરણે લીધા, આજ જનને આપ્યા જે સુખ તે તો કહ્યું જાય કેમ મુખ, સર્વ થકી પાર છો મહારાજ તે અમને મળ્યા છો તમે આજ, સર્વે થકી પાર છો સર્વોપરી છો તે તમે અમને આજે મળ્યા છો. હજી આગળ બહુ સ્પષ્ટ શબ્દમાં વળી સહુ અવતાર સ્વરૂપ એના ઐશ્વર્ય જે જે અનુપ તે તમમાં દેખે ધ્યાનવાન, માટે સહુના કારણ ભગવાન. તમે પરિપૂર્ણ અવતાર છો, તમે સર્વ અવતારના અવતારી છો, તમે સર્વોપરિ નારાયણ તત્વ જે કહેવાય છે એ તમે છો. અને એવું મહારાજે દેખાડ્યું છે. અને એટલે જ વળી પાછું સ્પષ્ટપણે આગળની કડીમાં લખ્યું, 58 નંબરની કડી, છો અવતારી જે અવતાર કહીએ તેના ચરિત્ર તે તમારા લઈએ, એ વાતમાં નથી સંદેહ, વળી કહીએ જણાય છે જે હ, જેવું જણાય છે એવું કહીએ છીએ, વાતમાં કોઈ સંદેહ નથી. આટલી વાત કરી ત્યાં ભગતે એમ કહ્યું કે એવું તો એકાદ ઠેકાણે ક્યાંક કીધું હોય, એ એકાદ ઠેકાણે કીધું હોય એ ન ગણાય, આખી ભક્ત ચિંતામણીમાં એવું જ કહ્યું છે કે બધું એક જ એમ, એટલે એ ગણાય, જાજુ કયું કીધું છે એ ગણવાનું, આ થોડું કીધું હોય એ નહીં ગણવાનું એમ. કીધું કાંઈ વાંધો નહીં, હાલો ભગત હવે તમે કયો છો એ પ્રમાણે મારે માનવું કે શ્રીજી મહારાજ કહે છે એ પ્રમાણે. તો કે શ્રીજી મહારાજ એવું ક્યાં કીધું છે? મેં કીધું શ્રીજી મહારાજે શિક્ષાપત્રની અંદર તમે જે પ્રમાણ કરીને ગયા છો એમાં કહીને ગયા છે. શું એતે શું યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણી સ્યુ તથા ભક્તિ વિરાગયો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને શ્રીકૃષ્ણ નારાયણ, શ્રીકૃષ્ણ નારાયણ એટલે પરાત્પર પુરુષોત્તમ નારાયણ, અનાદિ નારાયણ, આદિ નારાયણ, જે પણ તત્વ કહીએ છીએ પરબ્રહ્મ તત્વ, એમના અતિ ઉત્કર્ષપણાને કહેનારા જેટલા પણ વાક્ય છે એ અન્ય વાક્ય કરતા વધારે પ્રમાણભૂત છે અને એમને શ્રેષ્ઠ માનવા. આનો સીધો અર્થ એવો થાય કે આખી જિંદગીની અંદર ભગવાને એક જ વખત પુરુષોત્તમપણું દેખાડ્યું હોય, બાકી બધું જ નોર્મલ એક સામાન્ય જીવની જેમ રહ્યા હોય, સામાન્ય જીવની જેમ રહ્યા હોય, પણ એક વખત જો એમણે પુરુષોત્તમપણું દેખાડ્યું તો એક વખત પુરુષોત્તમપણું દેખાડ્યું એના આધારે એમને પુરુષોત્તમ માનવા, એમને સામાન્ય જીવ જેવા ન મનાય. આનો સીધો અર્થ આવો થાય, કારણ કે દરેક જગ્યાએ પુરુષોત્તમપણું દેખાડી શકાય નહીં. શ્રીકૃષ્ણ ભગવાન હતા તો એમણે વિશ્વરૂપ દેખાડ્યું, અર્જુનને દેખાડ્યું, વિષ્ટિ કરવા માટે ગયા ત્યારે એ સભાને વિશે બે ત્રણ જણાને દર્શન કરાવ્યું, એમના પહેલા મુખને વિશે બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, અકરુજીને દર્શન કરાવ્યું, આવું ચાર પાંચ છ ઠેકાણે કરાવ્યું. જ્યાં જ્યાં યોગ્ય અવસર એ જગ્યા ઉપર થાય પછી ભગવાન એ વિશ્વરૂપ લઈને જ આંટા મારે તો એવું ન થાય એમ. પણ કદા આ ભક્તો આગા ભાગે, મહારાજે કહ્યું ને ભૂત હશે કે શું, અને થયું જ એવું. વિષ્ટિ કરવા ગયા ને ત્યારે વિશ્વરૂપ દેખાડ્યું, ત્યારે દુર્યોધનને દેખાણું વિશ્વરૂપ, દુર્યોધને શું માન્યું? દુર્યોધને તરત બહાર આવીને એમ કીધું કર્ણને કે આ બહુ માયાવી છે, કે એમનું કહ્યું કે ભગવાન છે એમ, આ બહુ માયાવી છે, કે આનાથી ધ્યાન રાખવાનું, કે ભાઈ ધ્યાન તો તારે રાખવાનું છે. પકડીને પૂરવા થાય એટલે એને વિશ્વરૂપ દેખાડ્યું કે તું પકડી નહીં શકે, મારો તો જન્મ જ જેલમાં થયો હતો ને છતાં એક દિવસ જેલમાં નહોતો રહ્યો, કે એ હું છું, તને ભ્રમ થઈ ગયો છે કે હું આમને પકડીને જેલમાં નાખી દઈશ, કે એવું થાય નહીં. એટલે એક જ વખત પુરુષોત્તમપણું દેખાડે તો એ પુરુષોત્તમપણું દેખાડવું એની સામર્થ્યની વાત છે, અને એવું સામર્થ્ય જીવનગીની અંદર એક જ વખત દેખાણું તો પણ એ પુરુષોત્તમ જ છે, એનો અર્થ એમ નથી કે પુરુષોત્તમ નથી. એટલે એતેષુ યાની વાક્યાની આખી આખી ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી ભલે એમ કહ્યું હોય કે ઈ આ છે ને આ ઈ છે, બધું એક જ હરખું છે, તો એ બધા વાક્ય કરતા આ પાંચમા પ્રકરણની અંદરના જે પાંચ વાક્યો છે કે છે સર્વ અવતારના અવતારી, એ બધા વાક્ય કરતા સર્વશ્રેષ્ઠ વાક્ય થાય અને એ પ્રમાણે મનાય, નહીં કે આપણે જેમ માનીએ છીએ એ પ્રમાણે ન મનાય. પછી ક્યારેય એમનો ફોન આવ્યો નથી, પછી ક્યારેય મળ્યા નથી, કારણ કે ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્ર વેદવ્યાસ ભગવાન આજે આપણે વાસુદેવ મહાત્મ્યના આધારે સમજીએ છીએ, એટલે વેદવ્યાસ ભગવાનની દ્રષ્ટિએ સમજીએ છીએ. બાકી સત્સંગના ગ્રંથોની અંદર તો ઘણું બધું લખેલું છે ને ઘણું બધું છે. આ બધાને જો સામાન્ય બુદ્ધિથી એમને ખાલી પૂર્વાપરનો તપાસ કરી અને સમજવામાં આવે તો પણ ભગવાન સ્વામિનારાયણ એ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ છે. એક પણ એવો પ્રસંગ નથી, એક પણ એવું દ્રષ્ટાંત નથી, એક પણ એવી વાત નથી કે જેમના આધાર ઉપર એ થઈ ન શકે. આ એક જ સિદ્ધાંત એવો છે, એતેષુ યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય વૃષસ્ય ચ અત્યુત્કર્ષ પરાણીસ્યો તથા ભક્તિ વિરાગયો હો. આ નિષ્કુળાનંદ સ્વામીના આધારે સમજ્યા, એવું ને એવું જ ભગવાન સ્વામિનારાયણ પોતે કહી ગયા અંત્યના 38માં. એ જે સ્વરૂપ છે સર્વ અવતારના અવતારી છે ને તમારા સર્વેના નયન ગોચર વર્તે છે ને તમારા ઉપાસ્ય ઈષ્ટદેવ છે, ભગવાન સ્વામિનારાયણના શબ્દો. તો પછી એમણે એક બીજો પ્રશ્ન પૂછ્યો કે તો પૂર્વે જે જે અવતાર થઈ ગયા અને એમણે ક્યાંક ક્યાંક એવી વાત કરી હોય કે મારા થકી હવે પર બીજું કોઈ છે નહીં, હું જ સર્વોપરી સત્તા છું ને હું જ આ છું, તો એનું કેમ સમજવું? એવું ક્યાંક ક્યાંક ભગવાને કહ્યું હોય, ભગવાને પોતાના ભક્તોને નિશંક કરવા માટે અને આમ કોન્ફિડન્સ આવવો જોઈએ ને, અંદરથી રણકાર આવવો જોઈએ, નિશ્ચય થવો જોઈએ એમના માટે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય, મારાથી ઉપર કંઈ નથી. એવી જ રીતે બીજા બીજા અવતારોમાં જે તે ભક્તો થયા હોય તો એમને એમને પણ કહ્યું હોય તો એમનું કેમ સમજવું? કારણ કે એમણે પણ એટલે સુધીની વાત તો કરી જ દીધી. એ એક વાક્ય છે, શ્રેષ્ઠતાને બતાવનારું જ વાક્ય છે, કંઈ કનિષ્ઠતાને બતાવનારું નથી. એટલે જ અહીંયા ત્રણ વસ્તુનો વિચાર છે. એક અસાધારણ લક્ષણ કલ્યાણ એક તાનત્વ, બીજું હેય પ્રત્યનિકત્વ અને ત્રીજું આ પોતાનું જે સામર્થ્ય છે એ. કલ્યાણ એક તાનત્વ, કેટલા જીવોનું કલ્યાણ કર્યું એ જોવું, બીજું હેય પ્રત્યનિકત્વ એમના સંબંધ થકી માયાનો કેટલો પરાભવ થયો એ જોવું, અને એ જોયા પછી વળી પાછું ત્રીજું આ પણ જોવું કે એમનું જે વાક્ય છે એ કયું. જો આ બંનેની અંદર, એટલે પહેલું લક્ષણ અને બીજું લક્ષણ જે છે કલ્યાણ એક તાનત્વ અને હેય પ્રત્યનિકત્વ, એ બંનેની અંદર એક ખરા ઉતરે તો પુરુષોત્તમ નારાયણ જ છે. તો પછી જે ત્રીજું વાક્ય એ જે પણ બોલે છે કે હું ત્યાં રહ્યા થકા બોલું છું ને આ ગઢડું શહેર કે આ ઓસરી કંઈ દેખાતું નથી, મને અક્ષરધામ જ દેખાય છે, આ જે બેઠા છે બધા અક્ષરધામના મુક્તો દેખાય છે, તો એ સમજવાનું કે એ બંને લક્ષણના આધારે પુરુષોત્તમ છે. એટલે પુરુષોત્તમ છે એટલે જે દેખાય છે એ બોલે છે તમામ સત્ય છે, એ પરિપૂર્ણ અવતારી છે, રાઈટ. આ બે લક્ષણની અંદર જો એટલું બધું સક્સેસ ન દેખાતી હોય તો એ અવતાર છે. અને એ અવતાર પછી એ વાક્ય બોલ્યા હોય કે મારાથી ઉપર બીજું કોઈ નથી, મારાથી શ્રેષ્ઠ કોઈ બીજું નથી, હું જ પુરુષોત્તમ છું, તો એનો અર્થ કેવી રીતે સમજવાનો? તો એમનો અર્થ એવી રીતે સમજવાનો કે એ જે પુરુષોત્તમ છે અથવા તો એ જે અવતાર છે એ અવતારના અંતર્યામી અવતારી પુરુષોત્તમ નારાયણ, એમનો એમને વિશે આવિર્ભાવ છે અને એ જ એમનું કલ્યાણ કરે છે સામે ઉભેલા જે ભક્ત, અને એ વખતે એ જે વાક્ય બોલાય છે એ વાક્ય અંતર્યામી રૂપે પુરુષોત્તમ નારાયણ પોતે બોલે છે, નહીં કે એ અવતાર બોલે છે. એગ્રી? કારણ કે તમામ મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, તો એ લેવલે જે ક્રિયાઓ થતી હોય એ ક્રિયાઓ પણ એટલે જ થતી હોય. અને એનો સંદર્ભ પણ અહીંયા વાસુદેવ મહાત્મ્યની અંદર આપ્યો કે બ્રહ્માજીને ભગવાનને પુરુષોત્તમ નારાયણે એમ કહ્યું કે હું તમને વરદાન આપું છું કે તમે જીવાત્માઓને વરદાન આપી શકશો અને તમારા વરદાન સત્ય થશે. હવે એમના વરદાન સત્ય થશે એવું વરદાન પુરુષોત્તમ નારાયણે આપ્યું ત્યારે એ થાય છે, અન્યથા એ સંભવે નહીં. ભાગવતની અંદર એવું લખ્યું છે કે વિરાટ નારાયણ થકી અવતરો સંભવે છે, અવતારો સંભવે છે. જ્યારે પણ પૃથ્વીને વિશે અવતારો થાય છે ત્યારે વિરાટ નારાયણ થકી થાય છે. તો એમનો પણ સ્પષ્ટ નિર્દેશ, એની સ્પષ્ટતા ભગવાન સ્વામિનારાયણે પ્રથમ મધ્ય પ્રકરણના 31મા વચનામૃતમાં કરી કે વિરાટ નારાયણ થકી જે અવતારો સંભવે છે તે પણ એમાં વાસુદેવ નારાયણે પ્રવેશ કર્યો. વાસુદેવ નારાયણ એટલે પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ, શબ્દોથી કન્ફ્યુઝ નહીં થતા. એ પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો અને એ જ્યારે એમને વિશે રહે છે ત્યારે જ અવતાર રૂપ કહ્યા છે. એ જ્યારે એમાં એ સંકલ્પ અવતાર રૂપ સંકલ્પથી નીકળી જાય ત્યારે તો એ માત્ર વિરાટ નારાયણ છે, પણ એમને એમના થકી અવતારો સંભવે નહીં. અવતારો અહીંયા આવે છે, તેમને સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરની જરૂર પડે કે નહીં? તો એ સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર કોની પાસેથી લેવા જવું? સ્થૂળ શરીર માતા પિતા જે પણ સિલેક્ટ કર્યા એમની પાસેથી મળશે. સૂક્ષ્મ શરીર એમને મન બુદ્ધિ ઇન્દ્રિયો, એ જે સૂક્ષ્મ શરીર છે વિરાટ નારાયણ આપશે. એટલે વિરાટ નારાયણ થકી થાય છે, વાયા થાય છે. અને વિરાટ નારાયણ એવો સંકલ્પ કરે, અને એ તો બ્રહ્માજીને પણ ભગવાને કહ્યું કે તમારે જ્યારે પ્રોબ્લેમ થાય તમે મૂંઝાવ ત્યારે ચિંતા નહીં કરતા, મૂંઝાવાનું નહીં, મારું સ્મરણ કરશો એટલે તરત જ હું તમારા તમામ પ્રોબ્લેમ રિઝોલ્વ કરીશ. એનું એ જ સામર્થ્ય વિરાટ નારાયણને આપેલું છે. અને એવી જ રીતે એ અવતારો જ્યારે આવે છે ત્યારે પણ એને વિશે ભગવાનનો જ અનુપ્રવેશ છે અને ભગવાનનું જ સામર્થ્ય છે, ભગવાનનો જ સંકલ્પ છે. અને એવું જ્યારે પુરુષોત્તમ પણ બતાવવાનું હોય ત્યારે સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ છે એ એમને વિશે રહીને બોલે છે. જેવી રીતે પરશુરામજીને વિશે રહીને તમામ કાર્ય કર્યું એવી રીતે બોલે ત્યારે પણ એ પરશુરામ ભગવાન કેવું બોલ્યા? પરશુરામ ભગવાને તમામ ક્ષત્રિયોને હણી નાખ્યા, પછી માથા હતા કાપી નાખ્યા, એ માથાનો પર્વત કર્યો અને એમના જે લોહી ભરાણા એનો કુંડ ભરાણો. અને પરશુરામ ભગવાન એવું બોલ્યા કે આ કુંડની અંદર જે સ્નાન કરે એનું કલ્યાણ કરવું, લોહીમાં સ્નાન કરે એનું કલ્યાણ કરવું. બોલો, થાય કોઈ નથી? લોહીમાં સ્નાન કરે કલ્યાણ થાય? ન થાય. પણ પરશુરામ ભગવાને કર્યું, પરશુરામ ભગવાને કર્યું. એનો અર્થ એમ છે પરશુરામ ભગવાનના અંતર્યામી એવા પુરુષોત્તમ નારાયણ એ બોલતા હતા કે આમને વિશે ના આવતો તમારું કલ્યાણ કે, કારણ એમનો જે હેતુ હતો એ સિદ્ધ થયો. એટલા માટે પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા પછી જે બોલ્યા એ આખું અલગ. એટલે પુરુષોત્તમ નારાયણ બોલે છે. એટલે જ્યારે પણ પૃથ્વીને વિશે અવતાર લીલાઓ આવે અને એ વખતે પૃથ્વીમાં ભાર વધી જાય અને પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરી દેવતાઓને બધા જ ક્ષીરસાગરની પાસે આવે અને વિરાટ નારાયણને સ્તુતિ કરે કે પ્રભુ આ પ્રોબ્લેમ થઈ ગયો છે તો તમે જલ્દી કંઈક આનું નિવારણ કરો, ત્યારે વિરાટ નારાયણ છે એ એમ કહે કે જાઓ મારો અવતાર થશે. તો એનો અર્થ એમ સમજવાનો કે વિરાટ નારાયણનો અવતાર થશે એમ નહીં, વિરાટ નારાયણના અંતર્યામી એવા પરમાત્મા એ એમ કહે છે કે મારો અવતાર થશે અને એ પરમાત્મા છે અવતાર ધારણ કરશે. ક્લિયર? હલો. એટલે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એવા બધા જ ભાવ ભગવાન સ્વામિનારાયણે પોતાને વિશે બતાવ્યા દર્શાવ્યા છે અને એ ભાવોના આધારે પુરુષોત્તમ નારાયણ એ સ્વામિનારાયણ ભગવાન એ પુરુષોત્તમ નારાયણ કહેવાય. અને એમની આપણને પ્રાપ્તિ થઈ છે, એમના સ્વરૂપની પ્રાપ્તિ થઈ, એમને ઓળખાણ થઈ છે. હવે વિશેષ આ ભાવોને આપણે હૃદયમાં દ્રઢ કરી અને એ પુરુષોત્તમ નારાયણની આમાં જેમ કહી છે એ પ્રમાણે ઉપાસના કરી એમની આજ્ઞાને વિશે રહીએ એટલે પુરુષોત્તમ નારાયણ છે. જેમ નારદજી અત્યારે અક્ષરધામમાં બિરાજે છે, ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એ બધાને દર્શન થાય છે, એવી જ રીતે આપણને પણ એ જ દર્શન પ્રાપ્ત થાય. કથાને આગળ વધારીએ. મયા કૃષ્ણેન નિહતા સાર્જુનેન રણેશુએ પ્રવર્તયિષ્યંત્યસુરાસ્તે ત્વધર્મમ યદાક્ષિતૌ. હે બ્રહ્મન, જ્યારે પૃથ્વીને વિશે કૃષ્ણ અવતારમાં મેં અને અર્જુન થકી મરાયેલા તમામ અસુરો એ પૃથ્વીને વિશે અવતાર ધારણ કરશે એ વખતે એમના અધર્મનો નાશ કરવાને માટે ધર્મદેવ અને મૂર્તિદેવી થકી નરનારાયણ ભગવાનના અંતર્યામી રૂપે રહી અને હું સામવેદી બ્રાહ્મણ રૂપે પ્રગટ થઈશ અને પૃથ્વીને વિશે એ અધર્મનો વિનાશ કરી મુનિના શાપથી તમામ જે ઋષિમુનિઓ છે એમને હું નિવારણ કરી અને એમનું કલ્યાણ કરીશ, સદ્ધર્મની સ્થાપના કરીશ. આવી રીતે સર્વ અવતારના અવતારી એવા સ્વામિનારાયણ ભગવાન એમની આગાહી કરી. ત્યાર પછી જનાન મલેચ્છ મયાન ભૂમૌ કલેરંતે મહે નસઃ કલ્કિમ ભૂતવા હનિષ્યામી વિચરન દિવ્યવાજીના, કે જ્યારે કલ્પને અંતે પૃથ્વીનો જ્યારે લય થવાનો હશે એ વખતે કળિયુગને અંતે, સોરી કલ્પને અંતે નહીં પણ કળિયુગને અંતે, કલે હે અંતે, કલ્પને અંતે નહીં કળિયુગના અંતે, ચાર યુગની એક ચોકડી અને કળિયુગના અંતે જ્યારે ફરીવાર સૃષ્ટિનો સર્જન થવાનું હોય એમના પહેલાં આખી એ પૃથ્વી એ મ્લેચ્છમય થઈ હશે, એટલે કે તમામ અધર્મને વિશે પ્રવર્તા હશે, ત્યારે એ બધાનો નાશ કરી ભૂમિનું રક્ષણ કરવા માટે દિવ્ય ઘોડા ઉપર હું કલ્કી રૂપ ધારણ કરી અને અધર્મનો નાશ કરીશ. આવી રીતે કલ્કી અવતાર કહ્યો. આટલા અવતારો કહી આમ તો ભગવાનના અનંત અવતારો છે, માટે આગળ પણ ભગવાન કહે છે કે જ્યારે જ્યારે યદા યદા વેદોક્તે ધર્મો નાશ્યતે અસુરૈહિ પ્રાદુર્ભાવો ભવિષ્યો મે તદરક્ષાયે તદા તદા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થશે અને અધર્મનો ઉદય થશે એ વખતે મારા અવતારો થશે. આ કહ્યા એટલા જ થશે એવું નથી, તમે જ્યારે પણ સ્મરણ કરશો ત્યારે અવતાર થશે. અને શાસ્ત્રની અંદર તો આગળમાં તો ગીતાજીની અંદર એવું લખ્યું, સંભવામી યુગે યુગે, દરેક યુગમાં મારો અવતાર થાય છે, એટલે સતયુગમાં થાય, ત્રેતાયુગમાં થાય, દ્વાપર યુગમાં થાય અને કળિયુગમાં થાય. હવે વિચાર એટલો જ કરવાનો કે જો ચાર યુગની અંદર એક એક અવતાર થાય તો ચાર અવતાર તો થઈ ગયા, ઓકે. 1000 યુગની એક ચોકડી થાય, 1000 યુગની, સોરી 4 યુગની એક ચોકડી થાય, એવી 1000 ચોકડીનો એક દિવસ થાય વિરાટ નારાયણનો, એટલે વિરાટ નારાયણના એક દિવસને વિશે 4000 યુગ થાય, કેટલા થાય? બહુ સીધી વાત. હવે એક એક યુગમાં એક એક અવતાર થાય તો એ કેટલા અવતાર થયા? વિરાટ નારાયણના એક દિવસમાં 4000 અવતાર થયા. 4 યુગની એક ચોકડી, 1000 ચોકડીનો એક દિવસ વિરાટ નારાયણનો, એટલે 4000 અવતાર થાય. એટલે અવતારોની કોઈ સંખ્યા ફિક્સ નથી. ઘણી વખત ઘણા લોકો પૂછતા હોય ને કે સ્વામિનારાયણ ભગવાન છે એનું નથી 10 અવતારમાં નામ, નથી 24 અવતારમાં નામ, તો એવું કોઈ ફિક્સ નથી કે ભગવાન 24 જ અવતાર લેશે અને ભગવાન 10 જ અવતાર લેશે, એવું કંઈ ફિક્સ ભગવાનને માટે, કારણ કે ભગવાને ગીતામાં પણ કહ્યું અને અહીંયા પણ કહ્યું કે જ્યારે જ્યારે પૃથ્વીને વિશે અધર્મ વધશે. આનો સીધો અર્થ એમ, અધર્મ વધશેનો અર્થ એવો કે કોઈ એવા મનુષ્યો આવે કે જેમણે કલ્યાણની બાંધેલી પરંપરા, કલ્યાણની બાંધેલી મેથડ, કલ્યાણની બાંધેલી પ્રોસેસ, એ પ્રોસેસને ડિસ્ટર્બ કરે અને અનંત જીવાત્માઓને કલ્યાણના માર્ગથી પાડી નાખે, એવું જ્યારે કરે ત્યારે ભગવાનથી સહન ન થાય. કેમ? તો કે ભગવાને આ સૃષ્ટિની રચના જીવાત્માના કલ્યાણને માટે કરી છે, અને એને વિશે કોઈ ડિસ્ટર્બ કરે તો ભગવાનને તરત જ, હિરણ્યકશિપુ હતા એમણે એમ કહ્યું કે હું જ નારાયણ છું, મારા થકી બળવત્તર કોઈ વ્યક્તિ નથી, મારું જ ભજન થશે. આજથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કોઈએ નહીં કરવાનું, માળા પણ જપવાની, હિરણ્યકશિપુ હિરણ્યકશિપુ હિરણ્યકશિપુ ઓમ હિરણ્યકશિપુને નમઃ એમ કરવાનું. કેવું કરવાનું? અને જય બોલાવો તોય જય હરણાક્ષ, કે મારા ભાઈનું નામ લઈને કરવાની, કે કા મારું નામ લઈને કરવાની, હિરણ્યકશિપુ કી જય હો. કઈ ભગવાને બેઠા બેઠા જોયું કે થોડાક સમયમાં સમજી જાય તો સારું, કઈ તો આપણે બિચારાને દુઃખી ન કરવો. પણ જેમ જેમ બળ વધતું જાય એમ એમ માણસ છે એની બુદ્ધિ પણ વધારે ને વધારે દ્રોહ કરતી જાય, અને પરિણામે પછી ભગવાનથી સહન ન થયું. પાછા ભક્ત પ્રહલાદનો દ્રોહ કર્યો એમણે, એમને હેરાન કર્યા અને પછી એમની બુદ્ધિ વધારે અસુરાંશને પામી, એટલે ભગવાન છે ખમી ન શક્યા. ને ભગવાન પ્રગટ થયા, ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે એક પણ યુનિવર્સલ લો કાયદાઓનું પાલન ન કર્યું જે પોતે બનાવેલા છે. એક પણ કાયદાને અનુસર્યા નહીં, તત્કાળ થાંભલામાંથી જ્યાંથી ન પ્રગટ થાય એવી રીતે જેવું સ્વરૂપ ક્યારેય બને જ નહીં. ગમે એટલા સાયન્સ થશે ને ગમે એટલા જીનેટિકલ સાયન્સ છે એ મિક્સ કરવામાં આવે તો ક્યારેય નરસિંહ સ્વરૂપ થશે નહીં. અને એવું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું અને એ ધારણ કરીને હિરણ્યકશિપુનો નાશ કર્યો. એટલે એવું ફિક્સ નહીં કે આ પ્રમાણે જ કરવું, ભગવાનને એવું કાંઈ ફિક્સ જ નહીં કે મેં કીધું છે એ જ પ્રમાણે. એને એટલું જ ફિક્સ કે જે કલ્યાણની પરંપરા છે એ કલ્યાણની પરંપરા તૂટવી ન જોઈએ, અને એને કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ તોડતી હોય તો એ વ્યક્તિને તોડી નાખવી એ મારું કામ કે પછી ગમે એ રીતે તોડું, કોઈના દ્વારા તોડું, એના દીકરા દ્વારા તોડું જેને કોઈ ન પોગે એને. એટલે હિરણ્યકશિપુને એવું જ થયું કે નહીં પ્રહલાદજી? અને પછી છેલ્લે ભગવાન આવ્યા અને બધું સમાધાન કર્યું એમ. એટલે જેટલા પણ અવતારો થાય છે એ કલ્યાણનું જતન કરવાને માટે થાય છે. બાકી વર્ણાશ્રમના ધર્મો તો ઋષિમુનિઓ આવીને પણ પ્રવર્તન કરી શકે છે, આચાર્યો આવીને પણ પ્રવર્તન કરી શકે છે, એમના માટે ભગવાનના અવતારો થતા નથી. ભગવાનના અવતાર ભાગવત એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે થાય છે. ભાગવત ધર્મ એકાંતિક ધર્મ એ ભગવાન પરક છે, ભગવાનની ઓળખાણ પરક છે. તસ્મા ચિંતામ વિહાય એવ પ્રજા સૃજ યથાપુરા. હે બ્રહ્માજી, માટે તમે ચિંતાને છોડો, ચિંતામ વિહાય ચિંતાનો ત્યાગ કરી, અને જેમ પૂર્વ કલ્પને વિશે પૃથ્વીની રચના કરી હતી, સૃષ્ટિની રચના કરી હતી, સર્જન કર્યું હતું, એ જ રીતે તમે સર્જન કરો. એતાન દત્વા વરાંસ તસ્માન અહમ અંતરહિતો ભવમ. હે નારદજી, આટલા વરદાન દઈ અને બ્રહ્માજીની આગળથી હું પછી અંતર્નિહિત થઈ ગયો એટલે અદૃશ્ય થઈ ગયો. યથા તસ્મૈ વરાદત્તાસ તથેવ ચ મયા કૃતમ. જેવી રીતે અને જેટલા વરદાનો મેં એમને આપ્યા છે એવી જ રીતે અને એટલા વરદાનો પ્રમાણે જ હું કરું છું. કુર્વે કરિષ્યે ચ મુને નિજ શક્તિ બિહ અંજસા. એ પ્રમાણે અત્યાર સુધી હું કરું છું, કરતો આવ્યો છું અને હજી ભવિષ્યમાં કરીશ, કારણ કે કલ્કી અવતાર બાકી છે ને, એટલે કરીશ એમ કહ્યું. પાછું તત્કાળ અંજસા નિજ શક્તિ બિહ, મારી યોગ શક્તિથી હું એ જ પ્રમાણે બ્રહ્માજીને મેં જે વરદાન આપ્યા છે એ જ પ્રમાણે હું કરીશ. એવમ વિદસ્ય મે બ્રહ્મન ઈશિતુ સર્વદેહિનામ દર્શનમ દુર્લભમ જાતમ તવે કાંતિક ભક્તિતઃ. હે નારદજી, આવી રીતે સર્વદેહીઓના નિયંત્રણ કરનારા એવા મારું તમને જે આ દર્શન થયું છે એ દર્શન તમારી એકાંતિકી ભક્તિથી મને મારું દર્શન તમને પ્રાપ્ત થયું છે, માટે હું તમારા ઉપર આજે અતિ પ્રસન્ન છું. કારણ કે ભગવાને રહસ્ય ખોલી નાખ્યું ને, નારદજી ઉપર પ્રસન્ન હતા એટલે ભગવાન નારાયણે સંકલ્પ કર્યો કે નારદજીને મારું દર્શન થાય અને નારદજી એ ધામને વિશે પ્રાપ્ત થયા અને ભગવાન નારાયણનું એમને દર્શન થયું. હવે પ્રસન્ન થયેલા ભગવાન છે એમ કહે છે કે વરમ વરય મત્તસ્ત્વમ સ્વાભિષ્ટમ મુનિ સત્તમ. હે નારદ મુનિ, તમે મારા થકી કંઈક વરદાન માગો. અને ભગવાન જ્યારે રાજી થાય ત્યારે એક જ વાનું પૂછે, શું માગો? એટલે તૈયાર જ રાખવાનું આપણે લિસ્ટ, હો ગમે ત્યારે ભગવાન ગમે ત્યારે પ્રસન્ન થઈ જાય. એક ફેરારી દિયો ને, એક ગાડી દિયો ને, આ દિયો ને, તે દિયો ને, ફરવા માટે આ દિયો ને, ઓલું આ દિયો ને, જે પણ માગવું હોય માગી લેવાનું, લિસ્ટ તૈયાર રાખવાનું. પ્રસન્નોસ્મિ વૃષમ તુભ્યમ નાફલમ મમ દર્શનમ. હે નારદ મુનિ, તમારા ઉપર હું પ્રસન્ન થયો છું, અત્યંત વૃષમ એટલે અત્યંત પ્રસન્ન થયો છું, માટે તમે વરદાન માગો. અને મારું દર્શન છે ને એ કેવું છે? તો કે નાફલમ, એ અફળ નિષ્ફળ જાય એવું નથી. મારું દર્શન જેને થાય ને કંઈક વરદાન તો મળવું જ જોઈએ. આપણે ત્યાં આવે એ ખાલી હાથે જ આવવો જોઈએ? ભગવાનનું આવું વરદાન છે કે મારી પાસે આવે એ અભરે ભરાઈ જવો જોઈએ. એક બલિ રાજા હતા, એ એમ કહે કે મારી પાસે એક વખત જેણે ભિક્ષા માંગી અને બીજી વખત ક્યાંય માગવી ન પડે, તો એ બલિ રાજાના પણ ભગવાન એ તો કેટલા બધા ઉદાર હોય. એટલે ભગવાન નારાયણ એવું કહ્યું કે મારું દર્શન છે ક્યારે નિષ્ફળ નથી જતું. આપણે ત્યાં ઘણી વખત એવું હોય એવો કે આપણે ત્યાં જે આવે એ ખાલી હાથે ન જાય. સવારમાં કૂતરું આવ્યું, બાપાએ છોકરાને સાદ પાડ્યો કે બેટા રોટલો લાવજે કે કૂતરું આવ્યું છે. તો કે બાપા રોટલો નથી, ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયા કે રોટલા? તો કે પરોણો લાવ કે. તો કે બાપા પરોણાને શું કરવો છે? તો કે જે હોય આપણે ત્યાં જે આવે એ ખાલી ખાધા વગરનો ન જવો જોઈએ. કે રોટલો હોય તો રોટલો ખવડાવીએ, રોટલો ન હોય તો પરાણો ખાવું, બાકી ખાધ્યા વગરનો કોઈ જવો જોઈએ. ના ફલમ મમ દર્શનમાં, આપણું દર્શન થયું છે તો એ નિષ્ફળ ન થવું જોઈએ. એમ આપણે ત્યાં આવ્યા તો એનું કામ થવું જોઈએ. આપણામાં ને એમનામાં આટલો ફરક. અને ઘણી વખત તો રોટલો નાખે ને તો પાછળ લાકડી રાખીને પછી રોટલો નાખે. અહિંસા ધર્મના ધારણ કરનારા એવા આપણે ભારતના આર્યવીર પુરુષો, એમનું દર્શન ક્યારેય થોડું નિષ્ફળ જાય ભાઈ. પાછળ લાકડી રાખીને તું તું તું તું કરીને ઓલો કૂતરું બિચારો આમ પૂછડી પટપટાવતો આવે, તે જેવું પાસે આવે ને આમ રોટલો નાખે ને રોટલો નાખે ને વાંહે, તે તરત બિચારાને ઓલાને ઢીંઢામાં એવો બળ્યો મારે, બેંકારું બોલાવતું જાય. ના ફલમ મમ દર્શનમ, અમારું દર્શન ક્યારેય નિષ્ફળ જાય. કયો અરે અરે, આટલો ફરક છે, જાજો ફરક નથી. ભગવાનનું દર્શન જે નિષ્ફળ નથી જતું, એમાં તો ભગવાનનું જેને દર્શન થાય છે અને એમાં આ સ્વરૂપનું દર્શન થયું એટલે એમનું તો આત્યંતિક કલ્યાણ છે. પણ અહીંયા ભગવાન એવું કહેવા માગે છે કે તમારી ઉપર પ્રસન્ન થયા છીએ એટલે વરદાન માગો. એમ ભગવાન અતિશય રાજીપા સ્વરૂપે નારદજીને કંઈક આપવા માગે છે. અને ત્યારે નારદજીએ આગળ જે વરદાન માગ્યું છે એ કથા આપણે આવતીકાલે મકર સંક્રાંતિના પરમ પવિત્ર દિવસે લઈશું. 18મા અધ્યાયના હવે થોડાક શ્લોકો બાકી છે, એ આવતીકાલે આપણે પૂર્ણ કરી અને ત્યાર પછી કથાને વિરામ આપીશું. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવું પુરુષોત્તમપણું આપનું છે, એવું જ પુરુષોત્તમપણું અમને સમજાય. આપના પુરુષોત્તમપણાનો મહિમા, આપના સ્વરૂપનો મહિમા એ અમારા હૃદયને વિશે સ્થિર થાય એટલી પ્રાર્થના સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામીના નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ધનુર્માસની દિવ્ય કથાનું નિત્યપાન કરીએ છીએ. આવતીકાલે આ કથાનો છેલ્લો દિવસ, મકર સંક્રાંતિનો દિવસ છે, ગૌપૂજનનો પણ ખૂબ મહિમા હોય છે, પૂર્ણાહુતિનો દિવસ છે, તો વિશેષ પૂજન માટે, કથા શ્રવણ માટે મકર સંક્રાંતિના દિવસે પૂર્ણાહુતિમાં આપણે જોડાઈએ, સંતોના ઠાકોરજીના વિશેષ દર્શન થાય. જે કોઈ ભક્તજનો કદાચ ઓનલાઈન સાંભળતા હોય અને રાજકોટમાં જ રહેતા હોય તો એ તમામ ભક્તો પણ ખાસ દર્શન માટે પધારે એવી સંતોની ભાવના હતી. આજના દિવસે જે ભક્તોના ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના યજમાન પદે રહ્યા છે એવા અમારે અશ્વિનભાઈ, વસ્તાભાઈ ગમઢા, સુપુત્ર મયંક કુમાર, ઘનશ્યામભાઈ, ગોરધનભાઈ બારસિયા, લિટલ સ્ટાર પ્રાઇમરી સ્કૂલવાળા, તેમના માતપિતાની પુણ્યસ્મૃતિમાં તેમની નાની મોટી સેવાઓ ગાડી લઈને સંતોને માટે અહર્નિશ હોય છે. સાથે સોની દેવેન્દ્રભાઈ, વલ્લભભાઈ પાલા, ભરતભાઈ, મગનભાઈ બારસિયા, સુપુત્ર સહજ, ધર્મેશભાઈ, બટુકભાઈ કમાણી, સુપુત્ર પૂજ્ય, સાથે સહયજમાનમાં આજે ભક્તો જોડાણા છે, મહેશભાઈ, ઘેલાભાઈ ગજેરા, સુપુત્ર દીપ, અનિલભાઈ, મગનભાઈ ચોટલિયા, હરિભાઈ ગાગજીભાઈ પૂજારી, વિઠ્ઠલભાઈ, દેવશીભાઈ મુગરા, સુપુત્ર ઘનશ્યામ, તમામ ભક્તોને મહારાજ વિશેષ સત્સંગને ભક્તિનું બળ પ્રદાન કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. બોલો હરે કૃષ્ણ મહારાજની જય.